श्री पद्म पुराण उत्तरखंड अध्याय 58। साबरमती तटना कपीश्वर एकधार सप्तधार ने ब्रह्मवल्ली वगैरह तीर्थों महिमा वर्णन। श्री महादेव जी कहे छे, हे पार्वती, मनुष्य कंबु तीर्थ में स्नान ने पितृ तर्पण करीने रोग शोक रहित देव देवेश्वर भगवान नारायण नु पूजन करे, पछी ब्राह्मणों ने विधिपूर्वक दान आपे। आम करवाथी ते तीर्थना प्रभाव थी श्री विष्णु धाम ने प्राप्त थाय छे। त्यार पछी कपीश्वर नामना तीर्थनी यात्रा करवी। ते स्थान रक्तसिंहनी पासे छे अने महापातकोनो नाश करनारो छे। पूर्व काळमां श्रीराम रावण युद्धना प्रारंभमां ज्यारे समुद्र पर सेतु बांधवामां आवी रह्यो हतो, તે સમયે આ પર્વતનું શિખર લઈને વાનરોએ આ તીર્થનું વિશેષ રૂપે સ્મરણ કર્યું હતું। તેમણે અહીં કપીશ્વરાદિત્ય નામના ઉત્તમ તીર્થની સ્થાપના કરી। તે તીર્થમાં સ્નાન અને પિતૃ તર્પણ કરીને કપીશ્વરાદિત્યના દર્શન કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યાથી મુક્ત થઈ જાય છે। કપીશ્વર તીર્થમાં વિશેષતઃ ચૈત્રની અષ્ટમીએ સ્નાન કરવું જોઈએ। હનુમાનજી વગેરે પ્રમુખ વીરોએ આ તીર્થમાં 3 દિવસ સુધી સ્નાન કર્યું હતું। હે પાર્વતી, આ પ્રમાણે મેં તમને કપિતીર્થના પ્રભાવનું વર્ણન કર્યું। ત્યાંથી પરમ પાવન એકધાર તીર્થમાં જવું જોઈએ। જે એકધારમાં સ્નાન કરીને એક રાત્રિ ઉપવાસ કરે છે અને સ્વામી દેવેશ્વરનું પૂજન કરે છે, તે પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે। ત્યાં સ્નાન અને જળપાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકમાં જાય છે। ત્યાર પછી તીર્થયાત્રી પુરુષ સપ્તધાર નામના તીર્થની યાત્રા કરે। તે બધા તીર્થોમાં ઉત્તમ છે। તે તીર્થને મુનિઓએ સપ્ત સારસ્વત નામ આપ્યું છે। ત્રેતાયુગમાં મહર્ષિ મંકીએ ત્યાં મંકી તીર્થનું નિર્માણ કર્યું હતું। પછી દ્વાપરમાં પાંડવોએ સપ્તધાર તીર્થને જાગૃત કર્યું। ભગવાન શંકરની જટામાંથી નીકળેલું ગંગાજળ જ્યાં 7 ધારાઓ રૂપે પ્રગટ થયું, તે કારણે આ તીર્થ સપ્તધાર કહેવાય છે। 7 લોકોમાં ગંગાજીના જે 7 રૂપ સાંભળવામાં આવે છે, તે બધા સપ્તધાર તીર્થમાં પોતાના પવિત્ર જળને પ્રવાહિત કરે છે। સપ્તધાર તીર્થમાં કરેલું શ્રાદ્ધ પિત્રોને તૃપ્તિ પ્રદાન કરનારું થાય છે। હે પાર્વતી, ત્યાંથી બ્રહ્મવલ્લી નામના મહાન તીર્થની યાત્રા કરવી। તે તીર્થના સ્વરૂપનું વર્ણન સાંભળો, જ્યાં સાબરમતીનું જળ બ્રહ્મવલ્લીના જળ સાથે મળ્યું છે। તે સ્થાન બ્રહ્મતીર્થ કહેવાય છે। તેનું મહત્વ પ્રયાગ તુલ્ય છે। બ્રહ્માજીનું કહેવું છે કે ત્યાં પિંડદાન કરવાથી પિતૃઓ 12 વર્ષ સુધી તૃપ્ત રહે છે। આમ કરીને બ્રહ્મવલ્લીમાં પિંડદાનનું ગયા શ્રાદ્ધ જેટલું પુણ્ય માનવામાં આવે છે। પુષ્કર ગંગા નદી અને અમરકંટક ક્ષેત્રમાં જવાથી જે ફળ મળે છે તે બ્રહ્મવલ્લીમાં પણ પ્રાપ્ત થાય છે। ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે જે લોકો દાન કરે છે તેમને મળનારું ફળ બ્રહ્મવલ્લીમાં પ્રાપ્ત થઈ જાય છે। બ્રહ્મવલ્લીમાં સ્નાન કરીને ગળામાં તુલસીની માળા ધારણ કરીને ભગવાન નારાયણનું સ્મરણ કરતા રહીને મનુષ્ય દિવ્ય વૈકુંઠ ધામમાં જાય છે, જે આનંદ સ્વરૂપ અને અવિનાશી પદ છે। ત્યાર પછી વૃષ તીર્થમાં જવું, જે ખંડ તીર્થના નામે પ્રસિદ્ધ છે। પૂર્વકાળમાં ગાયો ત્યાં સ્નાન કરીને દિવ્ય ગોલોક ધામને પ્રાપ્ત થઈ હતી। તે તીર્થમાં નિરાહાર રહીને જે ગાયોને માટે પિંડદાન કરે છે, તે 14 ઇન્દ્રોના આયુષ્ય પર્યંત સુખી અને અભ્યુદયશાળી થાય છે। કરોડ ગાયોના દાનથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે ખંડ તીર્થમાં અવશ્ય મળી જાય છે। જે ખંડ તીર્થમાં બળદના મૂત્રનું પાન કરે છે તેની તત્કાળ શુદ્ધિ થઈ જાય છે। ખંડ તીર્થથી ચડિયાતું બીજું કોઈ તીર્થ ન થયું છે ન થશે। હે પાર્વતી, જે મનુષ્ય ત્યાંની યાત્રા કરે છે તે પુણ્યના ભાગી થાય છે। ત્યાં જઈને ગાયોનું પૂજન કરવું જોઈએ। ત્યાર પછી વૃષભની પૂજા કરીને એકાગ્રતા પૂર્વક ફરી સ્નાન કરવું જોઈએ। ગાયના પૂજનથી મનુષ્ય ગોલોકમાં નિત્ય નિવાસ કરે છે, જે ત્યાં આંબળાના 5 ઝાડ રોપે છે ત્યાં લોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રી હરિના પરમ ધામમાં જાય છે। ત્યારબાદ સંગમેશ્વર નામના ઉત્તમ તીર્થની યાત્રા કરવી। તે બહુ મોટું તીર્થ છે। ત્યાં પુણ્યમય અસ્તિમતી નદી સાબરમતીને મળે છે। તે નદી કૌંડિન્ય મુનિના શ્રાપથી સુકાઈ ગઈ હતી. ત્યારથી સંસારમાં બૈશ્વર્યાના નામથી તે પ્રખ્યાત છે. તે ત્રિલોક પ્રસિદ્ધ તીર્થ પરમ પવિત્ર અને સર્વ પાપોને હરી લેનારું છે. મનુષ્ય તે તીર્થમાં સ્નાન અને મહેશ્વરના દર્શન કરીને બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. હે દેવી, જે રીતે શ્રાપ મળવાના કારણે તે નદીનું જળ સુકાઈ ગયું હતું તે પ્રસંગ તમને કહું છું, સાંભળો. જ્યાં પરમ પવિત્ર નદી સાબરમતી ગંગા અને અસ્થિમતીનો સંગમ થયો છે ત્યાં જ મુનિવર કૌંડિલ્યે ભારે તપસ્યા આરંભ કરી. આ પ્રમાણે ઘણા સમય સુધી તેમણે ભગવાન નારાયણની આરાધના કરી. એક સમયે દેવ યોગી વર્ષા ઋતુ આવી નદી જળથી ભરાઈ ગઈ ત્યારે કૌંડિન્ય ઋષિએ તે સ્થાન છોડી દીધું. પરંતુ રાત્રે નદીના પૂરને કારણે તેમને ભારે કષ્ટ થયું. તેઓ ચિંતિત થઈને વિચારવા લાગ્યા કે હવે શું કરવું જોઈએ. તેમનો આશ્રમ દિવ્ય શોભાથી સંપન્ન અને મહાન હતો, પરંતુ તે પૂરના પાણીમાં તણાઈ ગયો. તેમની બધી વસ્તુઓ પુસ્તકો પણ તણાઈ ગયા. ત્યારે મુનિશ્રેષ્ઠ કૌંડિન્ય તે નદીને શ્રાપ આપ્યો. અરે, તું કળિયુગમાં જળરહિત થઈ જશે હે પાર્વતી. આ પ્રમાણે અસ્થિમતીને શ્રાપ આપીને વિપ્રવર કૌંડિન્ય સનાતન વિષ્ણુધામમાં ચાલ્યા ગયા. આજે પણ તે સંગમેશ્વર તીર્થ મોજૂદ છે, જેના દર્શન કરીને પાપી મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાતકથી મુક્ત થઈ જાય છે. હે દેવેશ્વરી, ત્યાંથી તીર્થયાત્રી મનુષ્ય રુદ્ર મહાલય તીર્થની યાત્રા કરવી તે કેદાર તીર્થ જેવું અનુપમ છે. સાક્ષાત રુદ્રે તેનું નિર્માણ કર્યું છે. ત્યાં અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ, કેમ કે તે પિતૃની પૂર્ણ તૃપ્તિનું કારણ થાય છે. તે તીર્થમાં શ્રાદ્ધ કરવાથી પિતર અને પિતામાં તૃપ્ત થઈને રુદ્રના પરમ પદને પ્રાપ્ત થાય છે. જે રુદ્ર મહાલય તીર્થમાં કાર્તિક અને વૈશાખની પૂર્ણિમાએ વૃષોત્સર્ગ કરે છે તે રુદ્રની સાથે આનંદ કરે છે. કેદાર તીર્થમાં જલપાન કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી, તે માત્ર સ્નાન કરવાથી મોક્ષનો ભાગી બની જાય છે. હે દેવી, એકવાર હું સાબરમતી નામના મહાગંગાનું મહત્વ જાણીને કૈલાસ છોડીને અહીં આવ્યો હતો અહીં અને લોકહિતને માટે અહીં સ્નાન અને જલપાન કરીને આને પરમ ઉત્તમ તીર્થ બતાવીને પાછો પોતાના કૈલાસ ધામ આવી ગયો. ત્યારથી મહાલય પરમ પુણ્યમય તીર્થ થઈ ગયું. સંસારમાં આની રુદ્ર મહાલયના નામે ખ્યાતિ થઈ. હે દેવી, જે કાર્તિક અને વૈશાખની પૂર્ણિમાએ અહીંની યાત્રા કરે છે તેમને કદી સંસારજન્ય દુઃખની પ્રાપ્તિ થતી નથી. હે પાર્વતી, હવે દેવતાઓને માટે પણ દુર્લભ ઉત્તમ તીર્થનું વર્ણન સાંભળો, જે ખડક તીર્થના નામે વિખ્યાત અને સમસ્ત પાપોને નાશ કરનારું છે. ખડક તીર્થમાં સ્નાન કરીને ખડકેશ્વર શિવના દર્શન કરવાથી મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે. જે ખડક ધારેશ્વર મહાદેવના દર્શન કરે છે અને કાર્તિકની પૂર્ણિમાએ તેમની વિશેષ રૂપે પૂજા કરે છે તેને આ સર્વેશ્વર ભગવાન વિશ્વનાથ સદા પૃથ્વી પર સર્વે પ્રકારનું સુખ આપે છે, કેમ કે મનોવાંછિત ફળ આપનારા છે. સાબરમતીના તટ પર ચિત્રાંગ વદન નામનું તીર્થ છે, જે ગયાથી પણ શ્રેષ્ઠ છે. તે શુભકારક તીર્થના અધિષ્ઠાતા દેવ માલાર્ક નામના સૂર્ય છે. જેને કોઢ થઈ ગયો હોય તે મનુષ્ય જો તે તીર્થમાં જાય તો ભગવાન માલાર્ક તેના કોઢને દૂર કરી દે છે. જે સ્ત્રી શાસ્ત્રોક્ત વિધિથી ત્યાં અભિષેક કરે છે તે મૃતવત્સા હોય કે વંધ્યા શીઘ્ર પુત્ર પ્રાપ્ત કરે છે. તે તીર્થમાં રવિવારના દિવસે જો સ્નાન સંધ્યા જપ હોમ સ્વાધ્યાય અને દેવપૂજન કરવામાં આવે તો અક્ષય થઈ જાય છે. હે દેવેશ્વરી, ત્યાં જઈને શ્રી સૂર્યનું વ્રત કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને અંતે સૂર્યલોકમાં જાય છે. જે તે તીર્થમાં જઈને વિશેષ રૂપે ઉપવાસ કરે અને ઇન્દ્રિયોને વશમાં કરીને ભગવાન માલાર્કનું પૂજન કરે છે તે અવશ્ય મોક્ષ પામે છે. આ તીર્થ પછી બીજા તીર્થમાં જવું, જે માલાર્કથી ઉત્તરમાં સ્થિત છે. તેનું નામ ચંદનેશ્વર તીર્થ છે. તે ઉત્તમ સ્થાન સદા ચંદનની સુગંધથી સુવાસિત રહે છે. ત્યાં સ્નાન જલપાન અને પિતૃ તર્પણ કરવાથી મનુષ્ય કદી નરકમાં પડતા નથી. અને રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં જગતનું કલ્યાણ કરનારા વિશ્વના સ્વામી ભગવાન ચંદ્રેશ્વરના દર્શન કરીને રુદ્રલોકની કામના રાખનાર પુરુષે યથાશક્તિ તેમનું પૂજન કરવું. તે તીર્થમાં કલ્યાણ પ્રદાન કરનારા સાક્ષાત પરમાત્મા શ્રી વિષ્ણુ નિત્ય નિવાસ કરે છે. ધન્ય છે સાબરમતી નદી અને ધન્ય છે વિશ્વના સ્વામી ભગવાન શિવ અને વિષ્ણુ. ત્યાંના પાપ નાશક જંબુ તીર્થમાં સ્નાન કરવા માટે જવું. કલિયુગમાં આ તીર્થ મનુષ્યને માટે સ્વર્ગની સીડી બનીને સ્થિત છે. પૂર્વકાળમાં ત્યાં જામવાને દશાંગ પર્વત પર પોતાના નામે એક શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યાં સ્નાન કરીને મનુષ્ય શ્રીરામ અને શ્રી લક્ષ્મણનું સ્મરણ કરવું તથા જાંબુવતેશ્વર શિવને માથું ઝુકાવે તો તે રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હે દેવી, જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરવામાં આવે છે ત્યાં ત્યાં સંપૂર્ણ ચરાચર જગતમાં બહુબંધનથી છુટકારો જોવા મળે છે. મને જ શ્રીરામ જાણવા જોઈએ અને શ્રીરામ જ શુદ્ધ અને શ્રીરામ જ રુદ્ર છે આવું જાણીને કોઈ ભેદ દ્રષ્ટિ રાખવી નહીં. જે મનમાં રામ રામ રામ આ પ્રમાણે જપ કર્યા કરે છે તેમના સમસ્ત મનોરથોની પ્રત્યેક યુગમાં સિદ્ધિ થતી રહે છે. હે દેવી, હું સદા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કર્યા કરું છું. શ્રીરામનું નામ લેવાથી કદી ભવબંધન થતું નથી. હે પાર્વતી, હું કાશીમાં રહીને દરરોજ ભક્તિપૂર્વક કમલ નયન શ્રી રઘુનંદનજીનું નિરંતર સ્મરણ કર્યા કરું છું. જાંબુવાને પૂર્વકાળમાં પરમ સુંદર શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જંબુ તીર્થમાં જાંબવંત નામે પ્રસિદ્ધ શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યાં સ્નાન દેવપૂજન તથા ભોજન કરીને મનુષ્ય શિવલોકને પ્રાપ્ત થાય છે અને ત્યાં 14 ઇન્દ્રોની આયુ પર્યંત નિવાસ કરે છે. ત્યાંથી ઇન્દ્રગ્રામ નામના તીર્થમાં જવું જોઈએ, જ્યાં પૂર્વકાળમાં સ્નાન કરીને ઇન્દ્ર ઘોર પાપથી મુક્ત થયા હતા. શ્રી પાર્વતીજી પૂછ્યું, હે ભગવાન, ઇન્દ્રને ક્યાં કર્મથી ઘોર પાપ લાગ્યું હતું અને કઈ રીતે તેઓ પાપ રહિત થયા એ પ્રસંગને વિસ્તારથી કહો. શ્રી મહાદેવજી બોલ્યા, હે દેવી, પૂર્વકાળમાં દેવરાજા ઇન્દ્ર અને અસુરોના સ્વામી નમુચીએ પરસ્પર એવી પ્રતિજ્ઞા કરી કે અમે બંને એકબીજાનું શસ્ત્ર લીધા વિના જ વધ કરીશું. પરંતુ ઇન્દ્ર આકાશવાણીના કથનાનુસાર જળનું ફીણ લઈને તેનાથી નમુચીને મારી નાખ્યો. ત્યારે ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી. તેમણે ગુરુ પાસે જઈને પાપ નિવૃત્તિનો ઉપાય પૂછ્યો. બૃહસ્પતિના આજ્ઞા અનુસાર તેઓ સાબરમતીના ઉત્તર તટ પર આવ્યા અને ત્યાં તેમણે સ્નાન કર્યું. એનાથી તેમનું બ્રહ્મહત્યાનું પાપ નિવૃત્ત થઈ ગયું. શરીર પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશિત થઈ ગયું. ત્યારે ત્યાં ધવલેશ્વર નામના શિવની સ્થાપના કરી. તે શિવલિંગ પૃથ્વી પર ઇન્દ્રના નામથી જ પ્રસિદ્ધ થયું. ત્યાં પૂર્ણિમા, અમાવસ્યા, સંક્રાંતિ અને ગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને 12 વર્ષ સુધી તૃપ્તિ મળતી રહે છે. જે ધવલેશ્વરની પાસે જઈને બ્રાહ્મણ ભોજન કરાવે છે ત્યાં એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી 1000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. ત્યાં યથાશક્તિ સોનું, જમીન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. બ્રાહ્મણને ધોળી અને દૂધ આપતી ગાય વાછરા સાથે દાન કરવી જોઈએ. જે બ્રાહ્મણ ત્યાં આવીને રુદ્ર મંત્રના જપ કરે છે, જપ વગેરે કરે છે, તેનું શુભ કર્મ ભગવાન શંકરના પ્રસાદથી કોટી ગણું ફળપ્રદ થઈ જાય છે. જે મનુષ્ય તે તીર્થમાં આવીને ઉપવાસ વગેરે કરે છે તેની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. જે બિલીપત્ર દ્વારા ભગવાન ધવલેશ્વરની પૂજા કરે છે તે મનુષ્ય ધર્મ, અર્થ, કામ ત્રણેય પુરુષાર્થો પ્રાપ્ત કરે છે. ખાસ કરીને સોમવારે જે શ્રેષ્ઠ લોકો ત્યાંની યાત્રા કરે છે તેના રોગ દોષ ભગવાન ધવલેશ્વર શાંત કરી દે છે. જે સદા રવિવારે તેમનું વિશેષ પૂજન કરે છે તેના મહિમાને હું જાણતો નથી. જે દુર્વા, મદાર એટલે ધતુરાના ફૂલ, કલહાર, પુષ્પ તથા કોમળ પાંદડાઓથી શ્રી ધવલેશ્વરની પૂજા કરે છે તે મનુષ્ય પુણ્યના ભાગી થાય છે. શ્વેત ધતુરાનું ફૂલ લાવીને તેનાથી શ્રી ધવલેશ્વરની પૂજા કરીને તેમના જ પ્રસાદથી મનુષ્ય સદા મનોવાંછિત ફળ પામે છે. સત્યયુગમાં ભગવાન નીલકંઠના નામે પ્રસિદ્ધ થઈને સૌનું કલ્યાણ કરતા હતા. પછી ત્રેતાયુગમાં ભગવાન હર નામે વિખ્યાત થયા. દ્વાપરમાં તેમનું સર્વનામ હોય છે અને કળિયુગમાં તેઓ ધવલેશ્વર નામે પ્રસિદ્ધ થાય છે. જે શ્રેષ્ઠ લોકો અહીં સ્નાન દાન કરે છે તેઓ ધર્મ અર્થ અને કામનો ઉપભોગ કરીને શિવધામમાં જાય છે. ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ તથા પિતાની વાર્ષિક તિથિએ શ્રાદ્ધ કરવાથી જે ફળ મળે છે તે ફળ ધવલેશ્વર તીર્થમાં મનુષ્ય અનાયાસે જ પ્રાપ્ત કરી લે છે. હે દેવી, ધવલેશ્વરમાં કાળથી પ્રેરિત થઈને જે પ્રાણી મૃત્યુને પ્રાપ્ત થાય છે તેઓ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાં છે ત્યાં સુધી શિવધામમાં નિવાસ કરે છે. અધ્યાય 58મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.